વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 39મો સર્ગ મારીચે રાવણને સમજાવો. આ રીતે એ વખતે તો હું શ્રીરામચંદ્રજીના હાથે કોઈક રીતે જીવતો બચી ગયો. ત્યાર પછી હમણાં જે ઘટના ઘટી છે એ પણ સાંભળી લો. શ્રીરામે મારી એવી દુર્દશા કરી દીધી હતી તો પણ હું એમના વિરોધથી થોભ્યો નહીં. એક દિવસ મૃગરૂપધારી બે રાક્ષસોની સાથે હું પણ મૃગનું રૂપ લઈને દંડાકારણ્યમાં ગયો. હું મહાબળવાન તો હતો જ, મારી જીભ અગ્નિની જેમ સળગી રહી હતી. દાઢો પણ ઘણી મોટી હતી, શિંગડા અણીદાર હતા અને હું મહામૃગના રૂપમાં માંસ ખાતો ખાતો દંડાકારણ્યમાં વિચરવા લાગ્યો. રાવણ, હું અત્યંત ભયંકર રૂપ ધારણ કરીને અગ્નિશાળાઓમાં જળાશયોના ઘાટ પર તથા દેવવૃક્ષોની નીચે બેઠેલા તપસ્વીને તિરસ્કૃત કરતો રહીને બધી બાજુએ વિચારવા લાગ્યો. દંડકરણની અંદર ધર્માનુષ્ઠાનમાં રત તપસ્વીઓને હણીને એમનું લોહી પીવું અને માંસ ખાવું એ જ મારું કામ હતું. મારો સ્વભાવ તો ક્રૂર હતો જ. હું ઋષિઓનું માંસ ખાતો અને વનમાં વિચરનારા પ્રાણીઓને ભયભીત કરતો રહીને રક્તપાન કરીને મત થઈને દંડાકરણમાં ફરવા લાગ્યો. આ રીતે એ સમયે દંડાકરણમાં વિચરતો ધર્મને કલંકિત કરનારો હું મારી જ તાપસ ધર્મનો આશ્રય લેનારા શ્રીરામ, વિદેહનંદની મહાભાગા સીતા તથા મિતાહારી તપસ્વીના રૂપમાં સમસ્ત પ્રાણીઓના હિતમાં તત્પર રહેનારા મહારથી લક્ષ્મણની પાસે જઈ પહોંચ્યો. વનમાં આવેલા મહાબલી શ્રીરામને આ એક તપસ્વી છે એવું જાણીને એમની અવજ્ઞા કરીને હું આગળ વધ્યો અને અગાઉના વેરનું વારંવાર સ્મરણ કરીને અત્યંત ક્રોધે ભરાઈને એમના તરફ દોડ્યો. એ વખતે મારી આકૃતિ મૃગ જેવી જ હતી. મારા શિંગડા બહુ અણિયાળા હતા. એમના અગાઉના પ્રહારનું સ્મરણ કરીને હું એમને મારી નાખવા ઈચ્છતો હતો. મારી બુદ્ધિ શુદ્ધ ન હોવાના કારણે હું એમની શક્તિ અને પ્રભાવને ભૂલી ગયો હતો. અમને ત્રણેયને આવતા જોઈને શ્રીરામ પોતાના વિશાળ ધનુષ્યને ખેંચીને ત્રણ ધારદાર બાણ છોડ્યા, જે ગરુડ અને વાયુ જેવા સિદ્ધગામી તથા શત્રુના પ્રાણ હરનારા હતા. વાંકી ગાંઠવાળા એ ત્રણેય બાણ, જે વજ્ર સમાન દુસ્સહ અત્યંત ભયંકર અને રક્તપાન કરનારા હતા, એક સાથે જ અમારા તરફ આવ્યા. હું તો શ્રીરામના પરાક્રમને જાણતો હતો અને અગાઉ એકવાર એમના ભયનો સામનો કરી ચૂક્યો હતો, તેથી સઠતાપૂર્વક કૂદીને ભાગી ગયો. ભાગી જવાથી હું તો બચી ગયો, પરંતુ મારા એ બંને સાથી હણાઈ ગયા. આ વખતે શ્રીરામના બાણથી કોઈક રીતે છૂટીને મને નવું જીવન મળ્યું અને ત્યારથી સંન્યાસ લઈને સઘળા દુષ્કર્મોનો પરિત્યાગ કરીને સ્થિરચિત્ત થઈને યોગાભ્યાસમાં તત્પર થઈને તપસ્યામાં પરવાઈ ગયો છું. હવે મને એક એક વૃક્ષમાં ચીર, કાળું મૃગચર્મ અને ધનુષ્ય ધારણ કરેલા શ્રીરામ જ દેખાય છે, જે મને પાસધારી યમરાજ જેવા પ્રતીત થાય છે. રાવણ, હું ભયભીત થઈને હજારો રામોને મારી સામે ઉભેલા જોઉં છું. આખું વન મને શ્રીરામમય જણાઈ રહ્યું છે. રાક્ષસરાજ, જ્યારે હું એકાંતમાં બેસું છું ત્યારે મને શ્રીરામના જ દર્શન થાય છે. સ્વપ્નમાં પણ હું શ્રીરામને જોઈને ભ્રમિત અને બેભાન જેવો થઈ જાઉં છું. રાવણ, હું શ્રીરામથી એટલો ભયભીત થઈ ગયો છું કે રત્ન અને રથ વગેરે જેટલા પણ રકરાદી નામ છે એ બધા મારા કાને પડતા જ મનમાં ભારે ભય ઉત્પન્ન કરી દે છે. હું એમના પ્રભાવને સારી પેઠે જાણું છું, માટે જ કહું છું કે શ્રીરામની સાથે તમારે યુદ્ધ કરવું ક્યારેય યોગ્ય નથી. રઘુકુલ નંદન, શ્રીરામ રાજા બલિ અથવા નમુચીનો પણ વધ કરી શકે છે. રાવણ, તમારી ઈચ્છા હોય તો રણભૂમિમાં શ્રીરામની સાથે યુદ્ધ કરો અથવા એમને ક્ષમા કરી દો, પરંતુ જો મને જીવતો જોવા ઈચ્છતા હો તો મારી સામે શ્રીરામની ચર્ચા ન કરો. સંસારમાં ઘણા સાધુ પુરુષો જે યોગ મુક્ત થઈને માત્ર ધર્મ અનુષ્ઠાનમાં પરોવેલા રહેતા હતા, તેઓ બીજાઓના અપરાધથી જ પરિજનો સહિત નષ્ટ થઈ ગયા. નિશાચર, હું પણ કોઈક રીતે બીજાઓના અપરાધથી નષ્ટ થઈ શકું છું, તેથી તમને જે યોગ્ય લાગે કરો. હું આ કાર્યમાં તમને સહકાર આપી શકું એમ નથી, કેમ કે શ્રી રામચંદ્રજી અત્યંત તેજસ્વી, મોટા આત્મબળથી સંપન્ન તથા મહાબળવાન છે. તેઓ સમસ્ત રાક્ષસ જગતનો પણ સંહાર કરી શકે એમ છે. જો સુરપણખાનું વેર વાળવા માટે જનસ્થાન નિવાસી ખર પ્રથમ શ્રીરામ પર આક્રમણ કરવા ગયો અને અનાયાસે જ એ મહાન કર્મ કરનાર શ્રીરામના હાથે હણાઈ ગયો, તો તમે જ સાચે સાચું કહો એવા શ્રીરામનો શું અપરાધ છે? તમે મારા ભાઈ છો, હું તમારું હિત કરવાની ઈચ્છાથી જ આ વાતો કહી રહ્યો છું. જો નહીં માનો તો યુદ્ધમાં આજે શ્રીરામના સીધા જનારા બાણો દ્વારા ઘાયલ થઈને તમારા બંધુ બાંધવો સહિત પ્રાણનો પરિત્યાગ કરવો પડશે. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 39મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.